મોટું વસ્તુ કે કોક ના માટે હેલ્પિંગ થવું એટલે જે સુખ હું પામ્યો એ સુખ લોકો પામો. શું મોક્ષ તો કઈ જવાનું નથી, હાથમાં આવ્યો છે જાય નહીં. કોઈ મેં અંદર ઠંડક રે નહીં એને કહ્યું જળ ક્રિયા કઈ ક્રિયા કરી એવું કહીએ તો કોઈ આ ક્રિયા જે કરતા એ કદાચ પણ આને કપાવ જે જળ ક્રિયા કરી કોઈ ક્રિયા જળ થઈ ગયા શું જ્ઞાન કોકા નાની વાતો કરે એમાં કશું ભલી વાત ભલી વાત બીજા બધા ક્રિયા એનું એ જ રોજ કરું કરે કર્યા કરું અને તેમાં ઉપયોગ થશે નહીં ઉપયોગ પૂરો થાય તો વાત જ ચેતનતા હોતી નથી દાદા એ રોજ નું રોજ રૂટીન થઈ જાય છે ચેતનતા બિલકુલ હોતી નથી ના જડતા આવે એને ક્રિયાજળ કહેવાય ક્રિયાજળ થઈ જાય જડતા આવે આપડે તો એવું કશું ને દાદા ભગવાન અમૃત રસ ઘરે નાના છોકરા છોડતા નથી આડા આડા છોકરા સવાર નો સત્સંગ પછી આવવાનું ને હવાનું એક વકીલ હોય ને એ સારી જાય આત્મા એટલે ચરણ કમળ માં આત્મા ધરે છે એવો અર્થ થાય તો શું કેવા માંગે છે દાદા જ્ઞાની પાસે આવ્યા તે પેલા તો આત્મા ને કઈ ખબર હતી નહી જ્ઞાની પાસે આવ્યા તે પહેલા આત્મા ને કઈ ખબર હતી નહી વાત કરીએ છીએ શું જવાબ આપવો નમસ્કાર કરીએ છીએ કારણ કે આત્મા જ્ઞાની એ આપ્યો એવું તો તે વખતે ત્યાં તો કઈ એવો અનુભવ થયો જ ના હોય અને કહેવાનું કે હું આત્મા આપું છું અરે હું આત્મા મેં ચરણાધીન છે મારો હા એટલે એ તો વિરોધાભાસ દાદા ત્યાં તો ત્યાં વિરોધાભાસ લોકની ભાષામાં કેવું પડે કે હું આપું પણ દાદા જ્ઞાની પાસે જ્ઞાની ને મળ્યા પછીથી આનો અર્થ એવો સરસ બેસી જાય છે જ્ઞાની પાસે આવ્યા પહેલા દાદા આત્મા ની કઈ ખબર હતી નહીં એટલે આ વાત બધી જે છે ચાર જણ ફીટ થતી બીજા શબ્દ માં ગાયા કરતા ગોખ્યા કરતા અને આપણી પાસે દાદા આવ્યા પછી જે મારું સ્વરૂપ છે તે આપે બતાવ્યું ત્યાં સુધી કઈ ખબર હતી જ નહીં અને સ્વરૂપ બતાવ્યું એટલે આત્મા જે આખી દુનિયાની અંદર વધારે માં વધારે જે કિંમતી હોય તે આત્મા એ તો આપે આપ્યો હવે જે આપે આપ્યું તે હું આપને કેવી રીતે આપું આપો મારી વધારે કિંમતી હોય શકે આ દુનિયામાં કોઈ વસ્તુ એવી મારી પાસે નથી, આના કરતા શું કરી કિંમતી, હું તમને શું ધરું કે શું ધરું, તમે જે આપી દીધા નથી બધી હિન્દ વસ્તુ કેમ ના શરૂ કે શું શ્રીમદ ને પોતાને માટે નું આ વાક્ય છે ને, શ્રીમદ નું પોતાનું પોતાને માટે આ વાક્ય છે, ત્યાં જસુભી લઈ પડ્યા એને પોતાના પર લખેલું છે, પોતાના પર પોતે જ ભગવાન એમ કહે કે પ્રભુ શું ધરું આત્મા દીધો હિન્દ તમે આપી દીધો બરાબર, તમે મને આપી દીધો એટલે પોતે જ આવ્યો ને આ માણસ એમ પોતાનું તમને હારી એમ બધી વાત કરવા જેવી વધારે કયા કહે અગાસ ભાડું કર્યું છે દાદા, એ કે છે અગાસ માં વાત કરવા જેવી છે, પણ અગાસ માં વાત કરીએ કોને દાદા, મહાવીર ની સિમંદર સ્વામી ની મૂર્તિઓ પર તો ફૂલ માથા ઉપર ને બધે વાંધો કોણ ઉઠાવે છે, વાંધો કોણ ઉઠાવે છે, ફૂલ ના છોડવા ને એ વાંધો ઉઠાવતા, ફૂલ એક ગુલાબી એમાં જીવડા બીવડા હોય નઈ ગુલાબ માં, બધા ગુલાબ આપડે જીવડા હોય ભગવાન ના જણાવે છે બાબો એક ચોકલેટ માટે રહ્યા તો ભાઈ આપીને પણ લાદી કહેજો તો પછી પેલું વાક્ય માં મુશ્કેલી આવે, આ જગત માં જે કઈ પણ કરવામાં આવે છે એનો હું કઈ જ કરતો નથી એવો ખ્યાલ રહ્યો, એ વાક્ય આખું છેદ ઉડી જાય છે, એ વાક્ય નો છેદ ઉડી જાય છે, આ જગત માં જે કઈ પણ કરવામાં આવે છે એને હું કઈ પણ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો, એ વાક્ય નો છેદ થઈ ગયો, એની અંદર ના થાય છેદ, અમારું વાક્ય કોઈ વખત ફરી છેદ થાય ના, આ ફૂલો ને તમે જે કહ્યું લોકો ને માટે આ ફૂલ બંધ કર્યા એ આગળ એપ્લાય નહીં થતું, એ આપડે તો ભાઈ વિરોધાભાસ હોય એક વાક્ય એવું નથી કે વિરોધાભાસ વીજ વર્ષે વિજ્ઞાન છે, વિજ્ઞાન વિરોધાભાસ ના હોય, ત્યાં ડેકોરેશન ના હોય, આડીગરી ના હોય, જાત ઉપર ગુસ્સો કરે છે એનું કઈક આગળ, હા એ વાત કરું છું, પોતાની જાત ઉપર જે ગુસ્સો કરે છે તે કરતો નથી થઈ જાય છે, પોતાની જાત ઉપર જે ગુસ્સો કરે છે એ કરતો નથી થઈ જાય છે, કઈ પણ વિચાર છે ક્રાંતિ, વિચારવું એટલે શું મનમાં જે એના પરમાણુ એ થવા એક્ઝોસ્ટ થવા તે વખતે અહંકાર વાંચી અને તેમાં કર્માયકાર થાય વિચરે ત્યારે વિચારો થાય, શું કહ્યું કર્માયકાર પરિણામ નો વિચાર, જેને સમ્યક દર્શન થયું હોય એ વિચારવાન જીવ ને કેવા અનુભવ થતા હોય છે, જેને સમ્યક દર્શન આપણું તો સમ્યક દર્શન નથી, આ સમ્યક જ્ઞાન નથી, આ તો શુદ્ધાત્મા છે. સમ્યક જ્ઞાન દર્શન ચાલી દેવું, શું કહ્યું? એટલે એ કર વિચાર તો પામ હોય ને. એ દા ભાઈએ લખ્યું છે કે દાદાજી નિજપદ બુદ્ધિ માં સ્થિર રહેવું અને નિત્ય નિવૃત્ત બુદ્ધિ ની વિશેષ ભાવના કરવી. આપણે અહીંયા બુદ્ધિ ની વાત જ નથી, નિષ્પદ માં સ્થિર રહેવું, નિજ બુદ્ધિ માં નહીં, નિષ્પદ માં, નિષ્પદ બુદ્ધિ માં નહીં. બુદ્ધિ એટલે તો નિષ્પદ જુદું રહ્યું અને પોતે જુદા રહ્યા. શું રહ્યું? નિષ્પદ માં રહેવું. નિજપદ બુદ્ધિ એટલે નિજપદ જુદું રહ્યું અને પોતે જુદા. બુદ્ધિ પ્રકાશ એના તાર જોડે, બુદ્ધિ પ્રકાશ ને. અહીં આપણે નિજપદ બુદ્ધિ માં રહેવાનું નથી, આપણે આપણે નિજપદ માં રહેવાનું, પોતાની રમણતા, સ્વરમણતા, સમજ ને. એ ત્યાં બરોબર છે, એમના ગરીબ માં બરોબર છે. નિત્ય નિવૃત્ત બુદ્ધિ, આપણી નિવૃત્ત બુદ્ધિ ની જરૂર નહીં. તો નિવૃત્ત છે ને, બી સંસાર થી પુત્ર થી એમાં જ રમણતા. અને પેલું જુદું કેવા માંગે, નિષ્પદ બુદ્ધિ નહીં, નિજપદ. એમને નિષ્પદ બુદ્ધિ કરવાની કહે. શું કહ્યું? એક અવલકારપુર ને કલેક્ટર થવાનું થયો નથી, ત્યાં સુધી કલેક્ટર કલેક્ટર બુદ્ધિ રાખવી જ પડે. કે તમારે ક્યારે કલેક્ટર થવાનું છે? કલેક્ટર થયેલા ના રાખવું પડે. તમે નિજપદ માં છો. શું છો? એ તો ભ્રાંતિ પદ. એ તો જ્યાં વિચાર આવે ત્યાં ભ્રાંતિ. કોઈ કે છે કર વિચાર તો પામવામાં છે, પણ ભ્રાંતિ જ છે. આ પાત્રી ઘણા પ્રકારની પ્રાપ્તિ છે. શું છે? ઝાડુ પડતો એનું એક કરતા માં વિચાર હોય તો કસાય હોય. દાદા ક્રમિક માં તો ઠેક સુધી આ ચેલેજ કરે. એ જુદી મારી બહુ ઉપાધી. આ તો તમે બધા બહુ કલ્યાણકારી માર્ગ પર ગઈ ગયા. શું કરું? કોઈ ઉપાય વાંધો જ નહીં. વિચાર જ કરવાની બારી જ નથી. મન મન મનને રાખવું એ જ કહી નાખ્યું. મન હરા વિચાર કરતો તે જોવાનું, હારા વિચાર કરતો તે જોવાનું. જ્ઞાતા દ્રષ્ટા થયા. ધનભાઈ છે આ પદ ને ધનભાઈ છે. આ દેશ ને પ્રાપ્ત થયું ને. એ તો એવું છે ને, બાળક આઠ વર્ષ સમજાય એવું થયું છે. બાળક નથી પોતા જાતે. હા, આખું ધન છે, ધન છે, ધન છે. શું કુદરત કહ્યું કે મારું શું બન્યું છે? એટલે આપ મનખાને મુસાફિર ખાનું કહો છો? સમ્યક દર્શન થયું તારે કહેતા હતા. ધન્ય રે દિવસ જાગીરે જાગીરે શાંતિ અપૂર્વ જાગીરે શાંતિ અપૂર્વ રે અપૂર્વ રે અપૂર્વ શાંતિ જાગી. હજુ આનંદ આનંદ તો માર્ગદર્શન આનંદ ચાકી ગયેલા છે. સર વિચાર તો પામ એ જુદી કવિ માર્ગ. તમારે એટલું બધું મટી ગયું ને, બધું વિચાર કરવાનું, ખરાબ વિચાર તો જોવાનું, સારું વિચાર તો જોવાનું. જગત ને પહોંચાય યા ના પહોંચાય જોવાનું નહીં. શું નતું બી કરતા હતા? જાગૃતિ નો ગુસ્સો કરતા નથી પણ થઈ જાય છે. એવું છે ને, ક્રમિક માર્ગ દ્વારા જાગ્રત જ્ઞાનીઓ પોતે પોતાની પર ગુસ્સા કર્યા કરે. પોતાના પર આવું કેમ થાય? આવું કેમ થયું? ન થવું જોઈએ. શું કહ્યું? પોતે પોતાની પર ગુસ્સા કરે. એટલે દાદા પેલું ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ હતા, પોતાના જાત ઉપર આચનભાઈ પોતાના જાત ઉપર થઈ ગયા. પોતાની જાગૃતિ છે ને કે આ ખોટું થયું છે, એટલે પછી ગુસ્સો કરે રાઈચર ઉપર. એ ગુસ્સો કરે કે થઈ જાય, એ ગુસ્સો કરે કે થઈ જાય. કદી ગુસ્સો કરે ને અહીં અક્રમ માં થઈ જાય, અક્રમ થઈ જાય, અક્રમ માં થઈ જાય. અક્રમ ડિસ્ચાર્જ થયો ને બિલકુલ ખુલ્લા, ગુસ્સો કરવાની ફળ ફળ મળશે. પણ તારે બાબત ગુસ્સો કરે એટલે પુણ્ય ફળ મળશે, પુણ્ય ફળ મળશે. અરે અહીં તો ડિસ્ચાર્જ એટલે ગુસ્સો થઈ જાય, અહીં પોતાની ભૂલ દેખાય, વાર ઘડી દેખાય ને, એટલે આ અંદર પરિણામમાં એના તરફ છે એ ગુસ્સો. એમ કરતો કરતો કરતો પછી ઠંડા પરિણામ વર્ષે, અને જેને બધી પોતાની ભૂલ દેખાય છે પોતાને ગુસ્સો તો ના કરવો પડે, પણ કશું આ તો કશું કહેવું ના પડે. એને માથે ગુરુ ના હોય, શું કરું, પોતે પોતાને ઉપર ગુસ્સે ભરાય, એને માથે ગુરુ ની જરૂર નહીં. પોતે પોતાને ક્યાં ભૂલ જોનારો થયો બધી રીતે, એટલે ગુરુ અંદર આવી ગયો. જોકે બધી રીતે થયા નથી તમે, પણ બધી રીતે જોનાર હોય, ભૂલ પોતે સંપૂર્ણ જોનાર હોય, તેને ઉપર માથે ઉપરી ભગવાન પણ ના જોઈએ. તેથી એમ કહે છે અમારા માથે ભગવાન પણ ઉપરી નથી. ઉપરી શા માટે હોય છે? ભૂલ દેખાડવા માટે. બીજા માટે કઈ ઉપરી હોતા? ભાઈ પૂછે છે ગુસ્સા પાછળ અહમ ભાવ ખરો, ભાઈ પૂછે છે ગુસ્સા પાછળ અહમ ભાવ ખરો, ગુસ્સા પાછળ ક્રમિક માં ખરો, ક્રમિક માં ખરો. અહમ જ ગુસ્સો કરે, બીજો પણ હાથમાં તો બીજી કઈ બીજું હોય નહીં. અને અહીં તો ડિસ્ચાર્જ, અહીં તો પેલા એનું કામ છે આપડે છે તે પ્રજ્ઞાનું કામ. ગુસ્સો ના કરે, ઉગ્રતા દેખાડે, ઉગ્રતા દેખાડે, પ્રજ્ઞા ઉગ્રતા દેખાડે. અને તો તો ગુસ્સો કરે આમ, એમનું મળું હોય નહીં ગયું ભાઈ, પોતે પોતાને લડે તેનો એમનું પોતાનું મળું નીકળી ગયા, એમને કોણ દેખવાનું છે બારે? પણ આમ સ્વભાવ ચડી નો સ્વભાવ ગુસ્સો કરે ચડી જાય, મળ લેશિયા ફરી જાય ને, લેશિયા ફરી જાય. કોઈ દરેક જીની લેશિયા તરત ફરી જાય ને, પરિણામ બદલાય ને લેશિયા ફરી જાય, ફરી જાય. કોઈ માણસ ખોટું ખોટું કાર્ય કર્યું હોય ને, તો પછી લોકો આપણને કે મોડકાલ કરી ગયો હોય, ગોળો હોય, ગોળો મોડકાલ કરી બ્લેક લેસ કૃષ્ણ લેસ જે ઓર્ડર થાય ને આભા માટે બ્લેક હોય. કેવું ઓર્ડર થી ત્યાં તમે આવો જશો ભાઈ, ઓર્ડર જઈ રહ્યું છે. અને ત્યાં સુધી ચીડેલા હોય ચીડે વાતર બદલે હતા, લોકો બોલે નહીં બોલે, લીશા બદલી ગઈ, ચીડેલા હતા વાતર બદલાઈ ગયું, બદલાઈ ગયું. ત્યાં સુધી ચીડાય તો વાતર બદલી જાય. હા, અરે કોઈ ખરાબ કાર્ય કરીને કરેલું હોય ત્યારે મોડું કાળું ચંદ પડી જાય આપડે લોકો કે મોડું કાળું મને દ્રષ્ટિ નહીં, ગોરો ગોરો દેખાય તો કેવી રીતે મોડું કાળું પડી જાય? બધી આભા મંડળ કાળું દેખાય, આભા મંડળ કાળું દેખાય. આમ હવા ગોરા તો લેવા દેવા નથી, આભા મંડળ કયું છે? આભા મંડળ તો એકદમ સફેદ છે, ત્યાં ગ્લાસ છે, કમ્પ્લેટ કર્યા છે, રતોબડું છે, આકાશ જેવું છે કે બ્લેક છે, આ છ પ્રકારના અભાવ મંડળ. દાદા ઘણા ફોટાઓમાં આવે છે, મોટા આપણા દેવ દેવીઓના ફોટામાં આવે છે, તેમાં ફોટાની આગળ આપણે આ બધો આવે ને, પણ ટાઈમ જગાડે અભાવ મંડળ જી પદ્મ અને શુક્લ, આ ત્રણ દ્રષ્ટિ અહીંયા ગયા બધા, અમે સ્વાતિ દ્રષ્ટિ ના હોય કોઈ માણસ, પછી બહાર છોકરા થાય છોકરા કઈ કરતો તમને ભરત ને કઈ સુરત નહીં જવાનું ખબર પડે કઈ પડાયેલા ને બેંક માં જોઈએ બધે જોઈએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ગમે તે કરતા હોય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ગમે તે કરતા હોય બધા સ્વાર્થી હોય એમના એક્સટેન્ટ ઓફ ધ એમાઉન્ટ અવેલેબલ એકાઉન્ટ હોય સ્વાર્થી નહીં આ તમે કહો ને બહાર બોલતા મૂળ અહીં નથી બનતા અહીં નથી બનતા બહાર ભ્રાંતિ માં સ્વાર્થ ના હોય ને ભ્રાંતિ એટલે પોતાનું હિત જ ના સમજે સ્વાર્થી જ કરી શકે ભ્રાંતિ એટલે એ પોતાનું હિત સમજે ને એ શું પોતાનો સ્વાર્થ કરી શકે ભ્રાંતિ ગયેલી હોય તે પોતાનો સ્વાર્થ કરી શકે કોણ કરી શકે ભ્રાંતિ ગઈ હોય તે આ લેખ્યા તો ઓટોમેટિક જ પોતાના પરિવર્તન આવતું જાય એમ લેખ્યા બદલાતી જાય આંતરિક પરિવર્તન લેશિયા તો પોતાના વચ્ચે આંતરિક પરિવર્તન આવતું જાય બદલાતી જાય ને તમને એક પાર્ટ પર ખરાબ ભાવ આવ્યો તમારે પ્રતિ મણ ચાલે લેશિયા બદલાતી બંધ થઈ જાય લેશિયા બદલાતી બંધ થઈ જાય ખરાબ ભાવની રેચાણ એવું રીતે પ્રતિકમણથી બંધ થઈ જાય અહી બીજી રેચા વાળા માણસો નહીં આવવાના કારણ માયા જ બારી રહી હોય ને માયા તો માયા જ યાદ ના આવે કે દાદા કૃપાળુ એ સત્સંગ ના પત્ર માં બહુ સારું કીધું હતું કે કાગડો ત્યાં આગળ એ સભા આવીને કરશે શું પેટ પૂટાની તો વાત હોય નહીં પેટ ભરવાની તો વાત હોય નહીં સત્સંગમાં એટલે આવીને બેસીને કરશે શું અને જો કદાચ બેસીને જો પેલો ઉતરશે એના મન ની અંદર તો એ પામી જશે અને નહીં એમાં બેસશે તો પછી ફરી આવશે નહીં આવે અને ત્યાં તો સત્સંગ માં બધી જાતના લેચા હોય બધી ઘર બાર તો ભૂલે નહી ઘર ભૂલે ભાડો થઈ ગયો કે પોતા જાતે ભાડો ભૂલ્યો ઘર ભૂલ્યો કે એટલે અહી જગત માં જે આપી છે ને પુલિસ એના જેવું પુલિસ ને કોઈ નથી ભ્રાંતિ માં સ્વાર્થ કયો ભ્રાંતિ એટલે વેભાન ભણવામાં સ્વાર્થ શું માફ કરી શકે ભ્રાંતિ એટલે વેભાન ભણો એમાં સ્વાર્થ શું જ કરી શકે એટલે આપણા લોકો સ્વાર્થ અને લોકો ખોટું નામ આપ્યું છે આ લોકોએ શાંતિ નો સ્વાર્થ ભ્રાંતિ નો સ્વાર્થ સ્વાર્થ આત્મા માટે સ્વ નો અર્થ કરવો એ સ્વાર્થ આત્મા માટે જે કઈ પણ કરો એનો શ્વાસ કહેવાય અને આ બધું પરાશ કહેવાય પારકા એને શ્વાસ માને છે ભ્રાંતિ શ્વાસ માની ભટક ભટક કર્યા કરે અને અનંત અવતારો બગાડે હવે બગાડવા નથી, બહુ દાડા બગાડ્યા નઈ. 1928 બંગલા બધી ભગવાને કહ્યું પરાર છે, પરાર છે. તમે એવા નહીં જોઈ લેવા રામજી ભાઈ, એકાદ દાખલો જોયે છે ને બધે એવા. તમે સમજ્યો નથી કે મારું શિવન પારકું ગાંધી માં બેભાન પડ્યા માં શિવ સ્વતંત્ર. રેસિયા બહુ ઉતી રહેશે, મન ભેગા થતા ને હાથે સાફ મોર નહી તો કરશે તીજવા દોડ જમ કરે તો આનંદ આવતા હતા. હવે આનંદ આવે તો કઈ ના ના ચાલે ચાર દોડ આમ મળી તો ફરી મળશે. આ આ નહીં મળે, બીજી આખી દુનિયા બધી ચીજ મળી, આ નહીં મળે. આ સંજોગ બાદ છે નહીં ના મળ્યું એ લોકોને. તમારે બધા જો 6 કલાક થઈ ગયા નિરાતે ભૂખ્યા, તાર બધું જોડે બે ભૂખો તમને લાગે નહીં. ભૂખીએ એટલે ભૂખ લાગે, એટલે ભૂખ પછી લાગે નહીં. એ બધાને એવું ને, તમારે એવું, એવું અમારે એવું, હો તમારે એવું. શું કહે છે અમે તાર કહેવા કઈ, પણ રોજ નું કોઈ નહીં. રોજ ના પૂછતા આ કર્યું છે ને સચિવ મહત્વ બહુ આપી કહે છે. મહિના માટે અમે જીવાના છીએ, જવાના છે તો કરીએ. આપડે કહી દેવું ભાઈ એક મહિના માટે છે, હવે તમારે કેટલું કરવું એમ કે માર ધીરે ખુલી જાય. આ કાર જુઓ કેટલી બધી ધીરે ખુલી જાય, બાપ ને છોકરા ને ધીરજ પડી જાય, ભાઈઓ ભાઈ ની ધીરજ પડી જાય છે. ધીરજ જ ક્યાં રે, ધીરજ નહીં પડતી. મુંબઈ માં ભરેલો આવે છે, માર્કિંગ કર્યું બધું. બધું જોયું પણ આવું કઈ જોયું ને, શું કારણ છે આમાં, શું છે ત્યાં કેતા હતા. એવું તો શું કારણ છે કે આવો સત્સંગ ને કોઈ જગ્યાએ જોયો નથી. બધા મારા પર આનંદ, બધાના મારા પર મેં આનંદ જોયો. બીજા નહીં તો ના બે ચાર જણ પછી અહંકાર માં રહેલું છે, ફોટા હારા ના પડે અને અમને ફોટા જો. આખું જગત અહંકાર પડે, શું પડે અહંકાર, ફોટા હારા ના પડે, શું ના પડે ફોટા ના પડે. કેમેરા વાળા સમજી જાય પણ કરે શું પડે, પૈસા લેવાય છે. બાકી ક્યાં વાત છે, હા સહજતા દેખાય સર, આમ તો એના ઘરની, એની ઘરની છે બગાડી, ફિલ્મ બગાડીને કરે. અમારે અમેરિકામાં જવું ને, તે અમેરિકામાં કોઈ જગ્યાએ એવી જગ્યાએ મોટી કંઈક જોવા કરવાના પછી ગયા હોય ને, તો મારી પાસે કેટલાક છે તમે અહીંયા આવવા લેતા હોય, એવું પહોંચ્યા જ છે ગાય કરે ફોટો લે ખુશ થઈ જાય અને પાસે તને ઘા પડે રાખે સુજાય કે તું એમને કહ્યું સિરીબી પટેલ શું કર્યું દાદા ની સંજીવની લાગી ગઈ દાદા ની દવા થી બધા ઘા રૂજાઈ ગયા બધા કઈ બુજી ગયા ઘા પડેલા હોય ને ફોટો તમને સારો આવે પણ ફોટા પણ અંદર કોને આપડે કહીએ કે તમે ફોટો અમારો કેમ ને એમને લો છો અમારે ઘેર થી અમે જોયા કરવાનું મન થાય લાવણ્યતા કેવી ક્યાંથી હોય છે કે એટલે ખરું કે તું જે ગયા તેથી કમસે કમ આ કરતો પછી આ કમસે ત્યાં જઈ રહ્યા આ તો સરદારા પીતા બધા લોકો ઘણા ગારું જવા માટે પચાસ કરે પચાસ ખાય પણ તે દેખી ઘર ઉજાય નહી શાંતિ રહે ના એ થોડી તે ડાકો દેવું ચોખ્ખું ઉગી હોય તો બહુ કડક લાગે છે બોલે પણ એમાં જરૂર નથી કે એ શું કહેવા માંગે છે જરૂર નથી કડક બોલે છે બહુ પણ જરૂર નથી એટલે શું કહેવા માંગે અને બધું ભૂસી નાખ્યું પાછું અને ભૂસી નાખ્યું બોલેલું બોલેલું બધું ભૂસી નાખ્યું પાછું કાઉન્ટર બેલેન્સ મૂકી દીધું કાઉન્ટર બેલેન્સ મૂકી દીધું જરૂર નથી કડક છે પણ જરૂર નથી જરૂર કાયમ છપી ગયું કાયમ મંજુબેન વસ્તુ મંજુબેન જેવી અહંકાર હોય તો જરૂર હોય શું હોય અહંકાર હોય જરૂર છે તો ભારે મંદિરબેન મંદિરબેન મંદિરબેન મંદિરબેન જવેરી મેં કહ્યું હતું આટલી એટીકેટ બહુ ભારે બોલો તો એટીકેટ ના ભૂતો વરકારી ક્યાં ફરક કેટલા ભૂતો વરકાર્યા હતા તમે આ બીજા પૂતા સમજાને પૂતા છોડતા નહીં તારે એટી કરે પૂતા લાયા પણ અહીં ઓઢે ના ચૂકડે ચાલે નહીં એક જ ભાઈ એવી નીકળી પણ દાદા એ ખરું કર્યું મને બધા કોઈ કોઈ ખરું કે ના કોઈ મળે નહીં કોણ બોલાવ તો કોણ બોલ્યું એટ કેટલા ભૂતા તમે સુખી પડે છે સુખ કેવી રીતે પડે છે એમ તો પડે ખરું તારીખી જે અહંકાર ના જે ઘા પડેલા છે ને અહંકાર ના ઘા પડેલા રૂજાયેલા નથી આ બોલે કોઈ ધર્મ એવો નથી કે જે અહંકાર ના ઘા રૂજે કોઈ ધર્મ એવો નથી હા બોલતા ને હા તે બોલાવો નાટક દેખાડ્યા રૂપક માં આ દેખાડે રૂપક માં દેખાડે દાખલા દલીલ સાથે અને કહેવાય ના છે વાસ્તવિકતામાં કશું નહીં, પણ તો વાસ્તવિક જેવું લાગે અભિનય અભિનય રડે કરે બધી બીજા બધા ત્યાં ચાલુ થઈ જવાના બધા. હા ક્રિકેટ તો રહેતી હતી એટલે ઘેડી તેડા કહેવાય. નાટક કેટલું બધું ખાનદાન વાળું હતું કેવડી કેટલાક રહી ગયા છે ઘૂસી ગયા છે જરૂરિયાત હતી કેટલાક ને જરૂરિયાત જરૂરિયાત આપણે રિપેર કર્યા રિપેર કર્યા દુરા દુરા કરી હરિજન એ હડાય નહી આમ તેમ ધોવાય નહી એટલા બધા તિરસ્કાર ભયંકર તિરસ્કાર આપણે અને બ્રાહ્મણ તો હા પટેલ ને ના અડે કોઈને અડે નહી બીજા ને જમતા નહીં મને ખબર છે પટેલ વાણિયા બે જોડે બે બેઠા જમવા તો બ્રાહ્મણ તો એમ કે ભયંકર વિરાટ ના કરી યાર તમે ભયંકર વિરાટ આવું કરવા માટે આ તે હતું નહી આવું ના આના માટે નતું આના માટે જાતિ ભેદ આને માટે નતો જાતિ ભેદ તો સંસ્કાર ખીલવવા માટે હતો તિરસ્કાર ઉભા કરવા માટે નતો ખાવા પોતે ના ખાવું હોય તો આમાં ના ખાય પણ એના આમ એના પતરા અડીને મુકાય મુકાય બધું જ ખાય તો હા દુઃખી થઈ ગયા બ્રાહ્મણે એના પોતા આચાર છૂટી ગયા તો આચાર છૂટી ગયા અને હરિજનો પર ભયંકર ત્રાસ વધતા હતા હિન્દુસ્તાન ના લોકો એ હરિજન એટલે જેના શુદ્રો ઉપર એટલા બધા ત્રાસ વધતા તેમને પૂછ્યા અને બીજું ગંગા સ્વરૂપ ને કે કહેવાય ગંગા સ્વરૂપ ને કે તે હોમી મળી શકાય રળી ભલી અડમારા ચૂરણ થયા અને લખતા ગંગા સ્વરૂપ લોકો શબ્દ બહુ સુંદર છે ગંગા સ્વરૂપ નો હર્ષ હોતા નથી ગંગા સ્વરૂપ અને આમ મને કહે રણી મને મળી મતલબ જીવન થયા કે ભયંકર આ પ્રજાને તો આ જે દુપડે છે ને ત્યાં પાપ જ દુપડે હજુ તો પાછા દસ વાર ખરેખર જાપટ વાળા છોડે નઈ ને આ કુદરત અને પછી આમના ફટાકડા ફૂટી જશે જેવા કરેલા કર્યા બીજી બધી કઈ કરવા બાકી નહીં કશું બાકી નહીં રાખ્યું ખરેખર કશું બાકી જ નહીં રાખ્યું અને કોઈ કોઈ ન વિચારે ન સમજે એવું પણ કરી નાખ્યું. હા અરે આપણો કઈ પૂછવા ગયો ને એક ટેક્સી નો મૂકવા શું લઈ કે ગાડી આવે છે ઉતાવળ કરે તે આવું કરે ને જયારે ઉતાવળ હોય તે જેટલું લૂંટાય લઈ લો આવે હેડ પછી સવાર છે ને કે છે એના જવા હાલ તૈયારી કરી રહ્યા છે જે સમય હતો અને અત્યારે જોઈએ તે સમજી શકાય. 1970 પછી સીડી જોઈએ એકદમ. આ છેલ્લા 5-6 વર્ષ બધા સીડી એકદમ ફેરફાર થઈ ગયો. બહુ મોટો વસ્તુ ના 70 બધી વસ્તુ નો ભાવ હતો તેના કરતા 60 ગણો ભાવ તો અત્યારે થઈ ગયો. એ ખરું ભાવ લેવલ માં હોવા જોઈએ લેવલ. હા તો પ્રમાણસર હોવા જોઈએ. નહીં લેવલ માં લેવલ માં હોવા જોઈએ. પેલા ઘઉં 18 રૂપિયા મળતા હતા તો બઉ તાર 15 ટાઈમ ગણો તો 15 હારી હાર કરી દે મગો મળવા જોઈએ. જો પછી 15 બાજરી 12 રૂપિયા મળતી હતી 15 પૂર્ણ હવા 11-12 રૂપિયા બાજરી મળવી જોઈએ. રૂપિયો ગણો બાકી 15 રૂપિયા બાજરી મળવી જોઈએ. મળે છે કે ના મળે? ચોખા હારા ચોખા હવા 3 રૂપિયા લેતા હતા. હવા 3 રૂપિયા વાંચીના નહીં બધા તે બહુ તારે 15-32 રૂપિયા આપી દે. 52 રૂપિયા આપી દે આપતા તે 500 રૂપિયા છે. અચ્છા તો 500 રૂપિયા સીધું ચેતન હોય એકદમ અચેતન થઈ જાય એ શું વસ્તુ છે? એક મારી સાથે વાત કરતા હતા કે જે ચેતન છે તે એકદમ આ શરીર માં ચેતન છે એકદમ અચેતન શરીર થઈ જાય છે. ઘરમાં રહીએ ને ત્યાં સુધી ઘરમાં ચેતન લાગ્યા કરે પછી આપડે ખાલી જઈને કહેતો હા પછી કશું ના લાગે ખાલી થઈ જાય. પણ એકદમ એકદમ શું થઈ જાય છે બધા જે બધા સેલ છે જે એકદમ આ શરીરમાં જે બધે આજે બધા અંદર સેલ છે જે એ બધા એકદમ બધું શું થઈ જતું છે બધા એકદમ વસ્તુ નીકળી જાય છે બધા સેલ કેવી રીતે ખરાબ એકી સાથે બધા સેલ કેવી રીતે ખરાબ થઈ જતા હશે? આમ નહીં તો આમ સાથે બધી ઇન્દ્રિયો મળતી જાય ધીમે ધીમે મળતી જાય ઇન્દ્રિયો ધીમે મળતી જાય. મનુષ્ય જાતિ છે અથવા જે પ્રાણી જાતિ છે એ લોકો ને આવું એકદમ અચેતન થઈ જાય છે. જયારે આ વૃક્ષો છે એનું એકદમ અચેતન થતું નથી. એટલે મનુષ્ય જાતિ છે પ્રાણી જાતિ છે એ જયારે મરી જાય ત્યારે એકદમ અચેતન થઈ જાય છે જળ થઈ જાય છે મનુષ્ય જાતિ પ્રાણી ની. પણ જે આ વૃક્ષો છે તે વૃક્ષોમાં એકદમ એવું નથી થતું. જે વૃક્ષો છે એ વૃક્ષોમાં એવું એકદમ નથી થતું. આપણા ચાર વધારે એવું થઈ જાય વૃક્ષોમાં એવું થાય. કપાઈ ગયું હા કપાઈ જાય તારે ઓટોમેટિક જેવી આપણા માંથી કેમ કે જીવ જતો રહે છે એવી રીતના એમ કે વૃક્ષો માં બહુ ઓછી એમ કે આપણા માંથી જેમ ઓટોમેટિક એમ કે જીવ જતો લાંબો લાંબો રહ્યા કરે એને મતલબ એવું મળી નથી જતું કાપી નાખે તો મરી જાય કાપી નાખે તો થાય સમજાય હા તો એમને જળ ઉકેલું